શું મનોરંજન કહેવાય? મનોરંજન. અહીંયા આગળ મન મન ફરી જાય, અહીંયા આત્મરંજન થાય. એટલે આત્મરંજન કોઈ જગ્યાએ જરૂરી ના હોય. મનોરંજન બે પ્રકાર ના, ધર્મ સાંભળે તે ઊંચી ગતિ માં લઈ જનારા, અને સિનેમામાં મનોરંજન થાય નીચી ગતિ માં લઈ જનારા. અને આત્મરંજન એટલે આત્મા પ્રગટ થવાનું કારણ છે. અહીં મન છે તે શાંત થતું જાય. કેવું? જગત વિસ્મત થતું જાય. જગત વિસ્મત થતું જાય. કેવું? મન શાંત થતું જાય, જગત વિસ્મત થતું જાય. એટલા માટે અહીં કહીએ છીએ કે અહીં બધા બેસે નહીં, બહુ થઈ ગયું. ખાલી બેસવાથી ફળ મળે એવું છે. વિજ્ઞાન અક્રમ છે એટલે લિફ્ટ માર્ગી છે. કેવું છે? લિફ્ટ માર્ગી. કઈ મહેનત તહેનત કશું કરવાની નહીં, લિફ્ટ માં બેસી જવાનું. લિફ્ટ માર્ગી. જય કવિરાજા. આયા કવિરાજા લખેલું બધું. હજાર વર્ષ પછી કવિરાજ ના ફોટા વેચાતા નહીં મળે. ખબર જ નથી ને મન નું ઉદ્ભવ સ્થાન ક્યાંથી થયું, આત્મા આત્મા ની જગ્યા થી ઉદ્ભવ ક્યાંથી થયું? શું તારે મન મન નો અર્થ શું? તાકાત છે વિચારો નું ગુંચરું. વિચારો ગુંચાય ને, વિચારો ઉભા થયા, વિચારો એ મન કહેવાય. શું કહ્યું? ત્યાં સુધી મન કહેવાતું નથી. હવે એ શામાંથી નીકળે છે? આપણે ઘણા ઘણા આપણને ગમતા ના વિચારો આવે છે ને, ત્યારે આપણને ખબર પડે છે કે મને મારું મન ખરાબ વિચાર કરે છે, ખરાબ વિચાર કરે છે. એટલે આપણા છૂટું છે એ વાત નક્કી થઈ ગયું ને? આપણાથી જુદું છે એ વાત તો નક્કી થઈ ગયું. વ્યતિરેક તો છે જ ને? એ આપણાથી ઉભું ક્યાંથી થઈ ગયું? તારે કહે છે કે આપણે સારા વિચાર આવે છે ને તેમાં તન્મય આકાર થઈ જાય છે. શું કે થાય છે? તન્મય થઈ ગયું. સારા વિચાર આવે તેમાં તન્મય આકાર થાય. હું વિચાર મને વિચાર આવે એવું કે છે સગર ને. અને ખરાબ વિચાર આવે ત્યાં ખેતો પડે ના ગમે કંટાળો આવે. ત્યાં સારા વિચાર ધારે છે ઉત્પન્ન થાય છે ત્યારે પોતે એકાકાર થાય છે. તારે એ યોનિમાં બીજ પડે છે. આવતા શું થાય છે? બીજ પડે. હા, એ કરે વિચાર કરે છે મન. અને પોતે શું કે છે? હું વિચારું છું. એ આરોપી ભાવ કર્યો કે તારી હાથે બીજ પડ્યું. સગડ ને. હવે મન શેનું શેનું બનેલું, ક્યાંથી ઉત્પન્ન થાય છે, એનું ઉદ્ભવ સ્થાન શું છે, એ આજની આ શોધખોળ છે. કોઈ વખત મનની શોધખોળ થઈ જ નહીં આગળ. એટલે આપણે શું કહીએ છીએ કે મન ગાંઠો નું બનેલું છે. શાનું બનેલું છે? ગાંઠો નું ટ્યુમર ટ્યુમર થાય છે ને શરીર ઉપર. એવી અંદર અંદર સૂક્ષ્મ ટ્યુમરો હોય છે. કોઈ આવડી કોઈ આવડી કોઈ આવડી કોઈ આવડી કોઈ આવડી સમજે ને. હવે એ ગાંઠો મુસલમાન દરેક નામાં જુદી જુદી હોય. દરેક માણસ ના વિચારો જુદા અને ગાંઠો જુદી. ગાંઠો ના આધાર વિચાર આવે છે. હવે એ ગાંઠો તમારે કઈ કઈ છે તમારે તપાસ કરવી હોય કે આપણે શાની શાની ગાંઠો આપણામાં પડ્યો છે. તો આપણે ખેતરમાં જઈએ છીએ ને, ત્યારે તમે ઉનાળામાં તમને એમ કહો કે મારા ખેતરમાં તો કઈ છે નહીં, એટલી વાર એટલી જ છે કઈ, પણ વેલો વેલો કશું જ નથી વાળી પણ. ત્યારે હું કઉ ભાઈ 15મી જૂન જવા દે, જુલાઈ આવશે એકદમ વેલા ચડશે ઉપર, સમજ પડે ને તમે? કારણ કે સાયન્ટિફિક સકમ છે, એવિડન્સ મળ્યો નથી. ભાઈ ગાંઠ્યો તો છે જ જમીનમાં, જમીનમાં ગાંઠ્યો છે, પણ વરસાદમાં સોંઠા પર છે એ બધું એવિડન્સ મળશે કે દર્દ ઉપર વેલા બધા ફરી વળશે, સમજ ને? એ રીતે અંદર ગાંઠો છે, અંદર પડેલી છે. એ ગાંઠો જેના તમે તમે એક ગ્રાફ લઈ બેસો, મહિના સુધી ગ્રાફ દોરો, તો જેના વધારે વિચાર આવે એ ગાંઠ મોટી છે. એક મહિના સુધી બધા વિચાર કરીએ, ગાંઠી ગોઠવી આપણે, ગોઠવણી કરીએ કે ભાઈ આ વિષયનો વિચાર છે, આ છે તો લોભનો વિચાર છે, લોભનો છે, આ માનનો વિચાર છે. આ વિચાર જો ગોઠવણી કરીએ આપણે, તો એમાં કયો કયા વધારે વિચાર આવે છે એ ઉપરથી તમને ગાંઠ મોટી કઈ છે તે ખબર પડે, ખબર ને? અને એવી બે ચાર ગાંઠો મોટી હોય, બીજી બધી નાની હોય. હવે કેટલાક હિન્દુઓ એવા હોય છે છોકરાઓ, કે આજના જમાનો કોલેજમાં જાય છે, એમના પેન બધા મંસાહાર કરતા હોય, પણ પેલા ને આપણે પૂછીએ કે તે મંસાહાર બધા કર્યો છે, ના દાદા મેં મને વિચારે નથી આવ્યો, શું કે છે ને? એને ગાંઠ બિલકુલ મંસાહાર ની છે નહીં, એનામાં શું છે? ગાંઠ હોય તો વિચાર આવવાનું, સમજો ને? અને બીજા એક જણને પૂછીએ, ત્યારે કહે છે કે મેં તે વિચાર મને આવ્યા હતા, પણ મેં ખાધું નથી કે છે. તારે એ ગાંઠ નાની કહેવાય છે, અને મોટી ગાંઠ હોય તારે વિચાર આવ્યા હોય ને એક બે વખત ખાધું હોય જઈને, અને મુસલમાન નારિયાળી ગાંઠ હોય તો આખો દાડો વિચાર આવવાને ખાતા કર્યા કરે, તો ભાઈ એટલે એ ગાંઠોનું બનેલું છે. તમે જે વિચારો કરો છો તેની ફરી ગાંઠો પડે છે, જેમાં તમે આગળ થયા તે ફરી ગાંઠ પડી જ છે, આ બધું ગાંઠાનું બનેલું છે. અરે એ અમારામાં ગ્રંથિ ના હોય એટલે નિર્ગ્રંથ કહેવાય, અમારામાં ગાંઠ ના હોય એટલે અમને તમે જયારે જુઓ ને 24 કલાકમાં, તો અમે તેજ રૂપે દેખાઈએ, અને તમને વિચાર આવે ને ત્યાં તમારા મોડા ઉપર ફેલાઈ ગયો હોય, વિચાર નો દબી ગયો હોય ને, ખોવાઈ ગયો હોય, ખોવાઈ ગયો હોય, શું થાય? ખોવાઈ ગયો હોય કે તેમાં ખોવાયા છો, કે છે કે દુકાન નો યાદ આવી હતી, દુકાનમાં ખોવાઈ જાય, ધંધામાં ખોવાઈ જાય, ગમે તેમાં વિષયમાં ખોવાઈ જાય, વિષય કોઈ દેખ્યો હોય તો વિષયમાં ખોવાઈ જાય ને, એ બધા વિચારો આવે છે ને. એ વિચારો જ્ઞાની પુરુષ ના હોય એટલે જ્ઞાની પુરુષ નિર્ગ્રંથ કહેવાય, નિર્ગ્રંથ જયારે તારે નિર્ગ્રંથ થવાનું છે. પણ આ વિચારો ગાંઠ એમને ઓગળેલી નથી, ગાંઠ અમારી પાસે રસાયણ હોય, એમાં રસાયણ થી રસાયણ આપીએ તેથી એ ગાંઠ ઓગળે, ઓગળે એટલે પછી ખરાબ છે ને. પછી મન તો કોઈને સ્થિર થયેલું નહીં, અને કોઈને કાબુમાં આવેલું જ નહીં મન, સમજો ને? મન એ જ્ઞાનથી કાબુમાં આવેલું છે, તેનાથી કાબુમાં આવેલું છે, પોતાના સ્વરૂપનું જ્ઞાન, સેલ્ફ રિયલાઇઝેશન જ્ઞાન, એનાથી જ મન કંટ્રોલમાં આવી શકે. બાકી મન કંટ્રોલમાં આવી શકે નહીં, કારણ કે આ પાણી હોય ને તેને બાંધવું હોય તો ગળો જઈએ, ગળામાં પાણી રહે જ ના રહે, અને છૂટું રેડીએ તો જઈ જાય બધું. એ રીતે મન છે તે જ્ઞાન થી બંધાયેલું છે, બીજા કોઈ એનો ઉપાય નથી. હવે પેલું ડિસ્ચાર્જ મન છે, તેનો ઉપાય માટે એનો ડિસ્ચાર્જ થઈ જવાનું. ડિસ્ચાર્જ ના થતો હોય, બહુ ભારે મન હોય એક ગાંઠ, તો પછી અમારે અહીંયા આગળ બેન ને કહેલું છે કે કોઈ કોઈને દેખાડજો કે આવી રીતે એને વગાડી રાખો, એ ગાંઠો વગાડી નાખે એટલે વિચાર ઉત્પન્ન થાય છે, અને ગાંઠ આવડી હતી તેને આવડી થઈ ગઈ, તો વિચાર થોડા આવે એમ બધી ખરાબ થઈ જાય, કોઈ જાતનો વાંધો નથી, પણ એવિડન્સ ભેગા થયા કરે. તમારે વિચાર વિચાર આવતા છે ને, ત્યાં વિચારી ગોઠવે છે ફરી કરી દરેક નગર, કે આ લોભ ની લોભ નું છે, આ વિષય નું છે, આ પણ છે, આ બધા નો છે, ઓફિસ નો વિચારો, ઓફિસ ના વિચારો, ઘર ના વિચારો, હોમ ડિપાર્ટમેન્ટ, ઘણા વિચારો, ઘણી જાતના, ઘણી જાતના, કેટલાય પ્રકાર, બધી જાતના વિચારો. જ્ઞાની પુરુષામાં વિચાર ના હોય એટલે નિર્ગ્રંથ કહેવાય, ગ્રંથિ ના હોય, ગ્રંથ ગ્રંથિ ના હોય, ગ્રંથિ ના હોય એટલે ગોંઠ ના હોય, વાંચ ના હોય એટલે વાણી તણાટ વાળી ના હોય, ગમે તે માણસ બોલે ને તો વાણી બધાને માફક આવે, અને ગ્રંથિ વાળા ને વાણી તારી ગયેલી હોય, કેવી હોય, ખેતરી ગયેલી હોય. કોઈ વખત અક્રમ વિજ્ઞાન નીકળે છે, અક્રમ એટલે ક્રમ બમ નહીં, લિફ્ટ માં બેસીને જવાનું. ગોળીબાર નથી, આ કેળી માર્ગ છે. શું છે? કેળી માર્ગ, કેળી માર્ગ તો ચાલુ છે તે બધા. પણ એ માર્ગ અત્યારે એના બહુ ભેદમાં નથી, અત્યારે અપસેટ થઈ ગયા છે. શું થયું છે? અપસેટ, ધર્મ બધા અપસેટ થઈ ગયા. મૂળ ભેદમાં હોય ને ત્યાં તો જૈનો ને વૈષ્ણવ ને ઘણી ચિંતા આગળ ઘણા ચાલતો હતો. કેવું? ચિંતા બિનતા કારણ એવી ઘર બધા ચાલ્યા કરે. આ તો સાંઈ વાર ની છોકરી હોય ને તેનું આ બેટે ના કોઈ ઘર કહે દેશે ને તમને શું વાંધો નથી મરવાના? સાહેબ ના, મરવાનું અંબર મારું આજનું શું જતું રહેશે? બુદ્ધિ નથી, બુદ્ધિ ભ્રમ થઈ જાય છે એમાં થોડા સ્વાદ માં. એ થોડી ને શું અંબાર છે? એ થોડી બધું એનું પહેરવાનું લઈને આવેલું હોય. બાપ નિમિત્ત છે એમાં, મા બાપ નિમિત્ત છે. ચોરિયાનું પહેરવાનું લઈ બધું સાધન લઈને આવી હોય, બેંક બેંક બધું લઈને બાપ ને વાંચેલી હોય બધું. એ બધા હરકત બધું કેટલો ખર્ચો લઈને આવી હોય ને એટલે એક્ઝેક્ટલી લઈને આવી હોય. ભાઈ ભરી જ કરવા જેવું આ જગત છે. એક્ઝેક્ટ લીધું આ છે આ જગત બિલકુલ ભરી જ કરવા જેવું છે જ નહીં, હતું ને થશે નહીં. આ પોતાની અક્કલ બધાને કઈ રહેશે. શું કરે છે? અક્કલ. હા, અને અક્કલ હોય તે પાછી અક્કલ કઈ ખોટી નથી હોતી. સમજે ને? અગર એ ડુંગર પચડે, હિમાલય પચડે, એની શક્તિ હોય તો આપડી શક્તિ નથી, હિમાલય પચડે મોટા પડીએ. પણ લોકો જોઈને ના કરી, નકલ તો કરી તો નહીં આ જગત માં કોઈ ની નકલ કરી નહીં. શું કહ્યું? લોકો જ નકલી છે તો હું તું નકલી ને નકલ ના કરી. કોઈ અસલ હોય અમે અસલ કહેવાય. અમારો એક એક શબ્દ અસલ કહેવાય, અમારી વાત અસલ કહેવાય. એની જો નકલ કરે તો આ કામ નહીં, અસલ ની નકલ કરીએ તો. આ તો લોકો નકલી છે, નકલી ની નકલ નહીં કરવાની. લોકો નકલી છે એવું નથી લાગતો. નકલી ની નકલ કરી તો ફસાઈ જઈ. બંગલો બંધાયો છે ને આપડે એના બંગલા ને તરફ શું કરવો છે? આપડે આપડે આપડે અત્યારે આજની જરૂરિયાત છે ને અત્યારે પૂરી થાય છે. અત્યારે સંતોષ છે ઘરમાં તો ઉઠેલા બંગલો જોવા ગયો. સંતોષ થયો એને બંગલો જોયા. અને આપડા લોકો એવા છે કે ઉદઘાટન કઈ બંગલો દેખાડે છે બધાને, એટલે ગ્રહણ ના જોયું હોય તો બધા ઉદઘાટન કરે પાસે મારે છે. આપણે કોઈ પોતાની મારે પોતાનું સમજી લેવું જોઈએ. મેં ફોડતા હોય એવી રાખવી. આપડે કોકડી થી પડેલી છે. ગમે કરે એ કુવામાં ભરવાની શક્તિ હોય કુવામાં પડે, ને હિમાલય પછી શકે હિમાલય પછી. આપણે અહીં ક્યારે તૂટતી હોય ને આપણે અહીં મળી ગયા નિરાશે કઈ આરામ કરી જમીન સુઈ ના દઈએ. આપણે આપણા ગજા પ્રમાણે આ ઘોડા જોડે કેમ હરી ભાઈ દોડતા નથી. આટલા બધા ઘોડા દોડા છે પણ માણસ દોડતા નથી. પણ મારા જોડે માણસ દોડે આવી જાય. તમારા ઘોડા જોડે દોડ ને તકના ઘોડા જોડે આપણે દોડે. એટલે મનુષ્યનો સ્વભાવ હરીફવારો છે. કેવો છે? હરીફવારો છે મનુષ્યનો સ્વભાવ. એ હરી પણ છૂટી જાય અને નકલો છૂટી જાય તો પછી દુનિયામાં દુઃખ જેવું હોતું જ નથી. બિલકુલ દુઃખ નથી. બધું આણ શબ્દ છે. દુઃખ જેવું કશું હતું નહીં. છોડીઓ છોડીઓનો હિસાબ લઈને આવેલું હોય છે, છોડીઓ ની વરેલ તમારે કરવાની, છોડી ના તમે પાલક છો, સમજ ને, પાલક એટલે રક્ષભાવ એવા કેવું છોકરો જણ ગયો મારે છોકરી છે તમે જણજો એવું કહેવા ના જવું કે છોકરો છોકરા જણાઈ ગયો હોય તૈયાર સામાન લઈને આવ્યું હોય અને પછી માતા કે છે પત્તી બની થઈ થોડી કઈ ઠેકાવવું પડતું નથી, આમ છે તેમ છે, આખો ગાડા કર્યા કરે, મેર છે કરે, છોકરો તો આગળ હત્યા એનો થયેલો છે પણ તમે જડતો નથી, ગુણા પૂછવા કરો છો, નિર્જન ઘરમાં ખાઈ ગઈ ને એનું લઈને આવી રીતે સાહેબ તાઈ બેન ભાઈ બેન બધું ગોઠી લાવી છે. પછી છોકરી ને દેખાડે છે મંગળ છે એટલે સત્યાય વગેરે કઈ પડ્યા ગયા છે ચાર પાછું પાંચ વગેરે તો તું તારા જેવું દૂધ જો ને કે ભાઈ એનું લઈને આવી છે મિલને પૂરો નથી એનું લઈને આવી છે કે દાદા આપણે બધા કોણ તપાસ કરતા કરતા આવે એટલે આપણા તરફથી તપાસ થઈ ગઈ અને કઈ ઠીક થયું એટલે આપણે સુપરફ્લુઅસ રહેવાનું કેવું આ જગ્યા સુપરફ્લુઅસ દ્રષ્ટિએ સંસાર ચલાવવાનો છે એ રિયલ દ્રષ્ટિથી સંસાર ચલાવે ને આ બધી સગાઈઓ રિલેટિવ સગાઈ છે કેવી છે કોઈ રિયલ સગાઈ છે નહીં રિયલ સગાઈ છે કોઈ કોઈને નથી ને લોકો કહે છે મારે મધર ની તો રિયલ સગાઈ કરી ને તમે કોઈ મધર ની જોડે તું જવું તો હું રિયલ સગાઈ માન કારણ ના એ તો હું જાઉં નહીં કોઈ ધરાતો કે મુંબઈ માં કોઈ ગયો નથી રિયલ સગાઈ હોય તો હંમેશા બાપ હોય કે મા હોય મરી જાય એટલે પોતે મરી જાય પણ આ તો બધી રિલેટિવ સગાઈ છે જેડાઈ ને જમે કરે પછી સુઈ જાય નાય ભે આબુ જાબુ ગઈ નાય પાસે એમાં મા મરી ગયા આબુ કરો ગયા એવું આ તો રિલેટિવ ગાય છે સગાઈ છે ને આખું નાટક છે ગામા છે ખાલી પછી મરી જ પણ એ ભરતુભાઈ લડે કેવી રીતે અભિનય પૂરતો જ લડે પણ અંદર કોણ લગ્ન સંત એ ભૂલા નઈ ને આ તો હાથ રડે થોડી પણ તૈયારી થોડી તો ચિંતા કરે જો તૈયારી અમારી રાતનો ખર્ચા બહુ આવે એ લોકો શું ભાવ પડે અમારી રાતનો ખર્ચા બહુ આવે તૈયારી થોડી થઈ ખાલી ભોજન જ કર્યા કરે ચક્કરો એવા દુઃખી થાય છે તમારે થોડી વાત શું કા કરે છે થોડી થોડી વાર ટાઈમે પણ છે સંદાસ સંદાસ ના ટાઈમે થશે ભૂખ ભૂખ ના ટાઈમે લાગશે હું ભૂખ ના ટાઈમે આવશે તો કોઈની ચિંતા શું કરે છે હું એનો ટાઈમ લઈને આવેલો છે સંદાસ નો ટાઈમ લઈને આવેલો દરેક બધો ટાઈમિંગ આપેલું છે ઉઠવાનું એનું ટાઈમ લઈને આવેલું હશે છોરી એને ટાઈમ લઈને આવ્યું છોકરા ટાઈમ ટાઈમ લઈને બહુ ટાઈમ લઈને આવ્યું હોય છે કે આપડે રોજે રોજ કેવાનું છે જાણતા માડી છે અને આવે તે આપડે જાણતા હતા તે જ આવ્યું એ નવી નવું કશું કશું નથી આ દુનિયામાં પોતે કોણ છું યાદ હોય હું લક્ષ્મીચંદ છું તમારે તારે વિચાર નથી પડે ને પોતે કોણ છું ખબર છે ને બધું સારા આવી તો આ પછી શું વાત એટલા માટે અમે જાગૃત કરીએ છીએ બધાને કે ભાઈ નાટક માં આવી જાવ બધા ઊંઘ ના ટાઈમે આવે છે ભૂખ ના ટાઈમે લાગે છે નાવાનું ટાઈમિંગ થાય ને ત્યારે પાણી ગરમ થઈ તૈયાર થઈ ગયો. અમે દરરોજ સાડા દસ થી સાડા અગિયાર સુધી નહીં છીએ કલાકની અંદર એની કરીને, પણ તે ટાઈમે તમારું પાણી હોય છે અને તે ટાઈમે બધા બાથરૂમ ખાલી કરીને રહ્યા હોય. નહીં તો અમે વહેલા જઈએ તો બધા મુશ્કેલી મૂકી એવું છે. શું થાય ઘરના બધા માણસો મુશ્કેલી મુકાય એટલે અમે કહ્યું છેલ્લો પાટલા મારો. શું કહ્યું છેલ્લો પાટલા? બધા પાટલા પર બેસી જશે છેલ્લો પાટલો એટલે મારે ભાઈ બધી મુશ્કેલી ના મુકાય ને. આપણને સમજ પડે ના સાંભળ્યા નહીં તો કેવી રીતે ચિંતા કરવા જેવું જગત જ નથી. આ જગત માં ચિંતા કરવી એ બેસ્ટ ફૂલિશનેસ છે. શું છે? હા ફૂલિશનેસ એ કેવી છે? બેસ્ટ ફૂલિશનેસ. ચિંતા કરવા માટે આ જગત નથી. ભગવાને આ જે ક્રિએશન છે ભગવાને કર્યું નથી, ઇટસેલ્ફ ક્રિએશન છે. માટે ચિંતા કરવા માટે ક્રિએશન નથી. આ મનુષ્યો એકલા જ ચિંતા કરે છે, બીજી કોઈ જીવા ચિંતા કરતી નથી. હજારો લાખો જાતની પ્રાણીઓ છે, ચોરાસી લાખ યોનીઓ છે, પણ કોઈ ભરી જ ભરી જ કોઈ કરતું નથી. આ એકલા મનુષ્યો નામના જીવો એ બહુ દયા છે. એ આખો ધડો ચિંતામાં ચક્રિયા ભરા જ ન બતાવે એમ બતાવ્યા કરે. અમદાવાદના ચેરમેન પૂછ્યું, બે મિલ ના માલિક હતા એમને જમવા ચડી ગયા હતા. પછી મેં પૂછ્યું મેં શેર ચકરી રહેલું, ત્યારે ચકરી તો ગુજરાતી વાળા ખબર હોય ને ખાવા, ત્યાં ચકરી રહેલું ત્યારે મગન ભરાયું મૂકે ચેલી બાજુ બફાય, એક બાજુ બે બાજુ ઉઠાય સ્વાગત બફાય. હવે એવું તમે બફાઈ રહ્યા છો મળી કેવું જેવું જેવું એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. મેં ચક્કર હું ચકરીયા ભરાડ બફાય શું જમા બફાવું છું વગર વાગ્યું એ વગર વગર કોલ છે વગર દેતા કેવા આવી ગયા છે કઈ જાતનો છે કઈ કોલસા ભાઈ દેતા છે ને કહેજો વગર એમની અને વગર એને જોવાના છે કે ચેર બફાઈ રહ્યા છે ચેર બફાઈ રહ્યા છે વગર એમની અને વગર દેતા ચક્કરી ભરાડ બફાય બફે એવું એક્ઝેક્ટ એક્ઝેક્ટલી એવું કહે છે. આ ક્રિએશન શેના માટે છે કે મજ કરો કે છે શું કે છે આ બાળાઓ છે તે હા ઉદાસીન એ ભગવાને કહ્યું મેં ચક્કર કયા ખાડા માં પડે હું હું આવો ઉદાસીન થઈ ગયો એ ચીડિયા ખાયા કરે એ અમુક કુછ નહીં છે અમુક કુછ નહીં છે ના તને દરિયામાં નાખવાનો કયો નાખવાનો અમુક કુછ નહીં છે એટલે આ ક્રિયાશન શું કે છે મોજ કરો શું કે છે પણ જો મોજ કરો તો મોજી લાગણા થઈ જશે શું કે મોજી લાગણા થતા હા મોજ કરવાની શું છે પછી શોખ કરો મોજ શોખ એ બધું કરો પણ શોખ કરો તો શોખીન ના થઈ જશે શું કે છે શોખ કરો ચા પીવો પણ શોખીન ના થઈ જશે શું કે છે મોજ કરો મોજી લાગણા થઈ જશે સંજોગો તમને અનુકૂળ થશે શું કે છે તમારે ફક્ત અનુકૂળતા થવાની જરૂર છે પછી તમે શોખીન થઈ જાવ શોખ શું કરે છે એ પ્રયત્ન કરવાનો એ પ્રયત્ન કરવાનો સંજોગો નો અનુકૂળ થવાનો એ તો આપડે ખબર છે ને જ્ઞાન આપ્યા પછી પછી વાત કરી અમારી સ્વાદ આજ્ઞા આવે છે ને એ આજ્ઞામાં જે આજ્ઞા એ આજ્ઞા આખા વર્લ્ડ નું સાયન્સ છે એ પાંચ જ લાગશે આખું વર્લ્ડ નું સાયન્સ આવી જાય છે એમાં કઈ બાકી હતું નથી કદી મોજ ના કરે ધર્મમાં ચુમડા જેવા આમનો અમારો ચડેલું રહ્યું હોય એવું છે મોડું કે પચાસ ગુલાબ નું ફૂલ હોય છે એ ચુમડા ચડી ગયેલું હોય છે મોડું ચડેલું હોય છે ગુલાબ ના ફૂલ નું કેવું મોજ કરે પણ મોજી બધા થતું નથી આ જાનવરો બધા શોખ કરવાનો શોખી નહીં ગાયો ભેંસો બધા શોખ કરે ખરા પણ શોખીન નહીં થઈ જવાનું ના તો શોખીન થઈ જાય એક દાડો ફલાણ બીજી બ્રાન્ડી અક્કલ ના રહે, અક્કલ નો કોથળો છે ને, માતા કરવાનો છે જન્મ હતો નથી, પણ શોખીન ને મોજીલા ના થઈ ગયું કે અમે બધું ખાઈએ છીએ પણ એ ખાધા પછી અમે ભૂલી જઈએ, કેવું ભૂલી જાવ અને વિસ્મૃત થઈ જાય, ગમે તેવું ખાતું હોય મોજ વાળું હોય કે શોખ વાળું હોય પણ વિસ્મૃત તમને રહ્યા કરવા. અને પણ એ વખતે તમે ચા પીઓ, ચા પીતા હો, શિક્ષણ પૂરી ખાતા હો, એ વખતે જે આનંદ આવે એ આનંદ ના લેવાનો કે નહીં લેવાનું, એવું કોઈ નથી પણ લેવાનું. અમને જે આનંદ આવે તે વખતે એવું બીજો કોઈ ચિકન ચાખવા ચાખવા નહીં હોય, કેવું આ બધું આખું જગત ચિકન ખાય પણ મોથે મોથે લટક ની તરવાય હોય તેને યાદ હોય શું હોય પેલા જનક રાજા પાસે કોણ ગયું હતું? એના ફાધરે કહ્યું અચાનક અચાનક બહુ તપાસી કરું એટલે તપનો બહુ મત હતો એટલે પોતાના મને એમ થતું મારા ફાધર નથી તપ થતા નથી શું ફાધર નામ મારા ફાધર ને જ્ઞાન ભલે છે પણ તપસ્વી નથી ને, ગમે તે ખાય છે પીએ છે ને તપ નથી ભલે એટલે મેણો ચડ્યો એમને, શું થયું? મેણો અહંકાર, મેણો મેણો અહંકાર જુદો, મેણો જુદો, કેફ જુદો, કેફ જુદો, મેણો જુદો, મેણા જુદો, કેફે જુદો, અહંકાર જુદો, એ મેણો ચડી ગયા એમને, મેળો એટલે ફાધર નું કેફ ભારો શું કરે કે ફાધર ની જોડે આવીને કે નાખે પણ એ બધા આવીને ના થાય એટલે મેણો ચડે બધો કેફ ચડે હોય તો આવીને કે નાખે કેવું જ્ઞાન ચડી ગયો મનમાં મનમાં એટલે દઈને છે તે ફાધર ને કહ્યું કે મારે જ્ઞાન લેવા ક્યાં જવું કે છે ફાધર બધા જ્ઞાન આપે એવા પુરુષ છે આવું પૂછ્યું છે ફાધર ને કેટલું અપમાનજનક લાગે ને એટલે પછી ફાધર શું કહ્યું કે તમે જનક રાજા પાસે જાઓ કે છે શું કહ્યું જનક રાજા પાસે જ્ઞાન લેવા તમે જાઓ કે છે એમને તો મનમાં શોખ લાગ્યો રાજા પાસે આ વિલાસી લોકો ની પાસે મને જ્ઞાન લેવા મતલબ કે છે એટલે પોતાનો મેણો વધારે ચડ્યો શું થયું મેણો વધારે ચડ્યો પણ સાધુ ની આજ્ઞા હતી એટલે પારા એવા પાછા બહુ દાખલા પોતે ગયા ત્યાં આગળ ગયા એટલે રાજગઢ માં પેસા જવાબ બેઠા એટલે ઘટ કરે માણસે ખબર આપી કે રાજા સાહેબ ને કહો કે અસર ગ્રહ મુનિ આયા છે રાજા રાજા સાહેબ તો અંદર બેઠેલા અને પછી આવું વાત કરી એટલે રાજા સાહેબ શું કહ્યું કે ભાઈ જરા શુદ્ધ થઈને આવજો કે શું કહેવાયું શુદ્ધ થઈને આવજો એટલે હા મનમાં સમજ્યા કે આત્મક ધોવાનું કે છે એટલે એના વાળા ધોવા બાથરૂમ હશે ને તેમાં આત્મક ધોયા હાર ગયા અને પછી અંદર આવ્યા એટલે રાજા રાજા એટલે તેમાં શુદ્ધ થવાનું કહ્યું ને તે પેલા રાજા હિંચકા પર એકલા બેઠા હતા એટલે રાણીઓ ને બોલાવે એકદમ રાણીઓ નીચાઓ જલ્દી બોલાવે એટલે આવતા પેલા એ તો આવતા પેલા કે જોડે ભાઈ જોડે જાય ભાઈ જોડે લઈ જાવ શું રાણીઓ જોડે બિહારી પોતે એકલા બેઠા હતા ત્યારે બધા રાણીઓ પોતે જોડે બિહારી જોડે બિહારી રાણીઓ પર અમારા હાથ નાખીને પછી હિંચકા થવા મળે એ તો ડાવા સીટ માં દેખશે પણ એમનો મેળો ઉતરી જશે શું કે છે એને મેળો ચડે છે ને તો ઉતરી જશે એટલે પછી પેલા હાથ પર ધોઈને મળી ગયા હતા અને આ સૂત્ર દેખ્યું પત્તાઓ થયો જે પત્તાઓ થયો દિવસ ગેડાયા જેવું થયું દિવસ ગીડા જેવું થઈ ગયું કે હું મારા ભાગે ને ના કહેતો હતો કે આવા વિલાસી લોકો તો કેમ કરજો ના આવે આમ ભાઈ ના હાથ નાખીને બેઠા છું એટલે પેલા રાજા તો સમજી ગયા કે સમજી ગયા એટલે પછી રાણીઓ કહે તમે જાઓ આવે તમારો મુનિ આવ્યા ને હવે મુનિ સાથે અમારી બધી વાત થઈ તમે જાઓ આવે રાજા ને ખેલ કરવો હતો ને એને દેખાડવું હતું ખબર ને એટલે કોઈ રાજા એ ખૂબ વાતો કરી મુનિને ખુશ કર્યા, પાછા મુનિ ગયા મનમાં જરા કહી ગયા ને મુનિ ને ખુશ કર્યા, આમ તેમ બધું કર્યું, જરા મટકા માર્યા આમ તેમ કર્યું. મુનિ કથા હંમેશા આ તપસ્વી હોય ને એ ભોળા હોય, બિચારા ભોળા હોય. આવો તપસ્વીઓ અહીંથી મરે નઈ, તારે દેવગતિ માં જવાના હોય તો દેવગતિ માં જાય, અને મનુષ્ય માં જવાના હોય તો મનુષ્ય માં જાય, અને એ જાનવર માં જવાનું હોય ને તો ગાય ઘોડો ના થાય, હાનિદાર થાય. જેટલા ફણીદરો છે આપણા મોટા ફણીદરો, જે નાગ આપતો હતા જેને ખાલી વાંચતી પ્રશ્ન પૂછાય ના રહેવા નાગ આપ, તે બધા યોગ્ય છે. હિન્દુસ્તાન યોગ્ય દેશો હમણાં આવેલા છે બધા, તેથી જ આપણે તો નાગ પાચન પાયા છે. નાગ પાચન જાડે એને પૂજા કરજો, નાગ પૂજા કરજો, સમજો ને, યોગ્ય છે. માટે એનો એમને નામ ના દેશો, મારશો કરશો નહીં કોઈ સાપ. આપણે હિન્દુસ્તાન લોકો બધું સમજીને બધું કરે, એટલે પછી જમવાનો ટાઈમ થયો એટલે રાજા એ શું કર્યું, 32 વાતની રસોઈ વસાઈ તો એમ નતા શું ભોજ ભાઈ, પણ રાજા એ ઘંટ બંધાવી દીધું. એક ઝીણા તાર એવો તાર છે ને, તાર દેખાય ને ઘંટ આવડો મોટો દેખાય, કિચન નો ઘંટ આવડો મોટો દેખાય, તાર દેખાય ને ચણા થી લટકાય છે, દેખાય નહીં બહુ, દેખાય તો નાનો તાર દેખાય, એટલે મનમાં શંકા ભાઈ છૂટી પડશે શું થશે, એવો તાર ની ઘંટ લટકાવી દીધો. અને પછી રાજા એ શું કરે, બે પાટલા મૂક્યા, બે પાટલા આ બાજુ મૂક્યા, એક બાજુ રાજા બેઠા, રાજા જોડે પ્રધાન બેઠા, અને અમને જોડે એક પ્રધાન બેઠા, અને એ પોતાનું બે અને ચાર પાટલા ગોઠ્યા. એમાં ત્રણ જણે નક્કી કરેલું કે આપણે અમને મુનિને આ પાટલે બેહવાના, ઘંટી નીચે એક્ઝેક્ટ. તે મુનિ તમે ક્યાં તો આવ્યા, આ પાટલે બેહવા જાય છે, પેલા ઘંટી જોઈ લીધા, અમે જ્યાં જોયું તો પોતાની ઉપર એક્ઝેક્ટ ઓળખ્યા દીધો. એટલે મનમાં એમ થાય સારો ઘંટ પડે તો તમે જોયું. ત્યારે ભાઈ ત્યાં કયા પડશે, ઘણાથી પણ સમજ નથી પડતી, દૂધી પડે વારે તેમ છે, દૂધી પડવું મરી ગયું. હવે પણ જમવાનું કે થયું, પણ પેલો વાર કર્યો આમ જોતા જાય ને પાછા ખાતા જાય, જોતા જાય ને ખાતા જાય, પરચેક થયું, પરચેક થયું, પરચેક થયું, એટલે બધું જમી રહ્યા, બધું ખાધું, ખાધું ચરમાંતર માં બધું ખાધું. કથાનો સાત ભાગ ઘણી ખબર પડે ને, જીત ભાવ લાગ્યું, જીત ક્યાં રહ્યું, ભીડ ઘંટમાં. અરે તો આ ગોકળું થયા કરે, એટલે પછી રાજા એ પછી બધા જમી ગયા, એટલે મુનિ ઉઠવા માંડ્યા હાથ ધોઈને વહેલા વહેલા, એના વિશે વહેલા વહેલા ઉઠું થાય ઘંટ પડતા પેલા ઉઠી જવું. તાર રાજા એ કહે બેસા બેસા મુનિ રાજ હતું પાન આવે છે, મારી મારી પાણી થઈ ગયું, બેઠા બીક ના મારા બીક થઈ, એમ કહે પાન ખાઈને જે ઉઠ્યા છે ગુસ્સો મારી. પછી તો રાજા ભાઈ જેમ પૂછ્યું, કેમ મુનિરાજ રસોઈ બસોઈનું તમે ઠીક અનુકૂળ આવી છે ને, તમે ખરું કહી દઉં, ખરું કહી દઉં, ભોળા હોય ખરું કહી દઉં કે છે એ ભોળા હોય, એટલે જલ્દી કહી દઉં કે એના બીજો કપાટ બહુ ના આવે, ખરું કહી દઉં, ખરું કહી દઉં, કઈ ખરાબ હોય તો મને કહી દઉં કે હા તમારે જોતા નથી, પેલો ઘંટમાં મારા જીવ રસોઈ છે એવું અમારું ચીરવાનો તને રાણી અમારી જોડે થઈ ગયા, શું કે છે અમારું ચીર બધા રાણી અમારી પાસે ભગવાન માં રાખીને